मानस चिंतय चारु चरितम् प्रेमवती काले संतवाणी व्याख्यान माला मां ब्रह्मानंद स्वामी ने एक पद रचना द्वारा भगवत कृपा ये विषय अपने श्रवण करी। आजे सदगुरु मुक्तानंद स्वामी ने एक पद रचना द्वारा जीवन नु कई भाथु मेळवानु छे। सदगुरु मुक्तानंद स्वामी स्वामी नारायण संप्रदाय ना आद्य कवि छे। सौ प्रथम सहजानंद स्वामी ने चरणे पोतानी कवित्व शक्ति ने कलम समर्पित करनार 500 પરમહંસમાં કોઈ સદગુરુ હોય તો એ સર્વપ્રથમ મુક્તાનંદ સ્વામી છે. અમને એની પ્રથમ રચના જય સદગુરુ સ્વામી એ આરતીથી આજે પણ મંદિરોમાં પૂજન શરૂ થાય અને પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ એ મુક્ત મુનિના પદથી ઠાકોરજી શયન કરે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જે સત્સંગને માં બનીને સાચવો એને પોષો એ અદ્ભુત છે. શ્રીજીને પણ એમણે ખૂબ પ્રેમ આપ્યો છે અને આ સત્સંગના લાખો અનુયાયીઓ સૌ પ્રથમ જો કોઈના ઋણી હોય તો બે સંત વિભૂતિના ઋણી છે, એક સુખાનંદ સ્વામી અને બીજા સદગુરુ મુક્તાનંદ સ્વામી કાયમ એમના ઋણી રહેશે. આ બે સંતોએ પોતાના પ્રેમથી સહજાનંદ સ્વામીને ગુજરાતમાં રોકી રાખ્યા છે. એ સદગુરુ મુક્તાનંદ સ્વામી દાસત્વની મૂર્તિ છે, એમને નખશિખ દાસત્વ પ્રગટ્યું છે. ગોપાલાનંદ સ્વામીને આપણે એમ કહીએ છીએ કે એ દાસત્વની મૂર્તિ છે, પણ એ ગોપાલાનંદ સ્વામીમાં ક્યારેક ક્યારેક સખા ભાવ પ્રગટે છે, એટલે ક્યારેક પાછળથી પીઠ પાછળથી પણ રંગ ક્રીડા કરવા મનમાં લલચાય છે. પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી નખશિખ દાસત્વની મૂર્તિ છે અને એ દાસત્વનું વધારે પ્રમાણ કે એ સિદ્ધ પુરુષ હોવા છતાં એમણે ક્યારે પોતાના ઐશ્વર્યને પ્રગટ થવા ન દીધું જિંદગીભર. અને વચનામૃતનો અભ્યાસ કરો તો સતત જિંદગીભર પોતે સાધક બનીને રહ્યા, સિદ્ધ હોવા છતાં પણ દાસત્વના પરિપાક રૂપે એ સાધક બનીને જ રહ્યા. ક્યારે એમ ન દેખાય કે આની અંદર ઐશ્વર્યનો સાગર ઘૂઘવાટ કરે છે, એવી નખશિખ દાસત્વની મૂર્તિ એ સદગુરુ મુક્તાનંદ સ્વામી. સંગીતકાર છે, એ કવિ છે, એ અચ્છે નૃત્યકાર પણ છે. ચરણમાં ઘૂંઘરું બાંધીને શ્રીજીની આગળ નૃત્ય કરે છે. સુંદર વક્તા પણ છે, કથાકાર પણ છે. સર્વગુણ સંપન્ન વિભૂતિ પરમાત્માએ નિર્માણ કરી હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામી. એમના જીવનમાં એક ઘટના બની જાય છે. પ્રાતઃ કાળમાં એ પોતે પૂજા પાઠ કરે છે. વૃદ્ધ શરીર છે, શિયાળાનો સમય છે, બાજુમાં સગડી સળગે છે. એ સમયે ચૈતન્યાનંદ સ્વામી એમને દર્શને આવે છે. ચૈતન્યાનંદ સ્વામી દર્શને આવ્યા ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂજા પૂરી કરીને પૂજા સંકેતતા. એ વખતે મુક્તાનંદ સ્વામીએ પૂજામાંથી એક પ્રસાદીનો કંઈક વસ્ત્ર જેવો ટુકડો ઉઠાવ્યો અને પોતાની આંખે અડાડ્યો અને મસ્તક ઉપર ધર્યો અને પછી પૂજામાં મૂક્યો. એ ચૈતન્યાનંદ સ્વામીએ જોયું કે સ્વામી આ શું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે રામાનંદ સ્વામીના આડબંધનો આ ટુકડો છે. એ વખતે ચૈતન્યાનંદ સ્વામીએ બહુ મર્મ કરી નાખ્યો અને એક વેણ કીધું કે સ્વામી આ સહજાનંદ સ્વામી મળ્યા પછી તમને શું અધૂરું રહી ગયું છે કે હજી તમે આવું બધું રાખવાની જરૂર પડે છે, શું અધૂરું છે સ્વામી. એક ક્ષણને માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી આમ થીજી ગયા, ચૈતન્યાનંદ સ્વામીની સામે જોઈ રહ્યા, પણ એમણે જે જવાબ આપ્યો છે અણમોલ જવાબ છે. એમણે કહ્યું કે ચૈતન્યાનંદ સ્વામી સહજાનંદ સ્વામીમાં કંઈ અધૂરું છે એટલે હું આ ટુકડો રાખ્યો છે, રામાનંદ સ્વામીમાં કંઈ વિશેષ છે એટલે અમે ટુકડો રાખ્યો છે. એક તમારી કદાચ ભ્રમણા હશે, પણ સ્વામી આની સાથે તો મારી જીવનની સાધનાની સ્મૃતિઓ જડાયેલી છે. 14 વર્ષની બાળ વયમાં મેં જ્યારે ગ્રહનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યની સાધનાને માટે જ્યારે મેં રાહ લીધો ત્યારે મારા મનમાં એમ હતું કે મને કોઈ એવો સદગુરુ મળી જાય કે જે મને આસાનથી ભવ પાર કરાવે. દર દર ભટક્યો છું અને ત્યારે મને સદગુરુ રામાનંદ સ્વામીનો યોગ થયો છે. એમના દર્શન માત્રથી મારા જીવનના ભાર ઉતરી ગયા છે. એટલું તો ઠીક છે, પણ મેં આમાં જે ટુકડો રાખ્યો છે સ્વામી વિચારો, કોઈ રામાનંદ સ્વામીની ચાદરનો ટુકડો નથી, ધોતીનો ટુકડો નથી, શાલ દુશાલાનો ટુકડો નથી, પણ કટી મેખલા ઉપર બાંધનાર આડબંધનો ટુકડો મેં એટલા માટે રાખ્યો છે કે 14 વર્ષની બાળ વયે મેં જે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી એ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાના પ્રતીક રૂપે મારી સ્મૃતિ મેં આમાં જડી છે, એટલે મેં આડબંધ રાખ્યો છે. અને બીજું કે એ વખતે હું ગ્રહ છોડીને જે નીકળ્યો અને એ વખતે મારા મનમાં ઈશ્વર પ્રાપ્તિ ને સદગુરુ પ્રાપ્તિ માટે જે તરફડાટ હતો માછલાની જેમ, એ હું ક્યારે ભૂલી ન જાઉં એટલા માટે સ્મૃતિ રૂપે મેં આ રાખ્યું છે. બાકી સદગુરુ રામાનંદ સ્વામીમાં કંઈ શ્રીજીથી વિશેષ છે ને એમ મેં રાખ્યું હોય તો એ ભૂલ છે સ્વામી. પણ હા, તમે શ્રીજીને મુખે સાંભળ્યું છે કે શ્રીજી મહારાજે ખુદ એમ કહ્યું છે કે આ મુક્તાનંદ સ્વામીનો તો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ છે, એનું સ્વામી આ પ્રતીક આ આડબંધનો ટુકડો છે. હું જોઉં છું અને માછલીની જેમ તડફડું છું. મારી જીવનની સાધનાની આ જડીબૂટી છે. પણ ભલે સ્વામી, તમને એક આ ભાવ થયો અને તમે બોલી ગયા, પણ કદાચ કોઈ નહીં બોલતું. લ્યો સ્વામી, આ ટુકડો હું અગ્નિને સમર્પિત કરું છું, એમ કઈ સગડીમાં મૂક્યો, ભડભડ સળગી ગયો. ચૈતન્યાનંદ સ્વામી કે હા હા સ્વામી, એવું ના કરો. ના સ્વામી, બીજી વાત સાંભળી. જે દિવસે સદગુરુ રામાનંદ સ્વામીએ મને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને એમ આંગળી ચીંધી કે મુક્તાનંદ, આ સહજાનંદ સ્વામી પરાત્પર નારાયણ પુરુષોત્તમ છે, એના ચરણ પકડી લે, હવે બીજે ફાંફા ના મારીશ. એ જ દિવસથી મારું મન એમની રૂપ માધુરીમાં લાગી ગયું છે. આ મારી દ્રઢ પ્રતીતિ છે. અને છતાંય હું સ્વામી આજે તમારી આગળ ખુલ્લી જાહેરાત કરું છું કે જો આમાં ક્યારેય પણ જીવનમાં જો મારી પ્રતીતિમાં તમને કંઈ ફેર દેખાય તો ભર ચોકમાં મને ઊભો રાખીને મારું સાંભેલાથી માથું તોડી નાખજો. મારા હાથ કોઈને નિમા હોય તો એ હાથને કાપી નાખજો. મારી વાણી એમને મૂકીને કોઈના ગુણગાન કર્યા હોય તો જીભ કાપી નાખજો સ્વામી. અને મેં મારી છાતીમાં હૃદયમાં જો કોઈનું ધ્યાન એના સિવાય ધર્યું હોય તો કુહાડીઓના ઘા મારી મારી છાતી ચીરી નાખજો. આ મારી પ્રતિજ્ઞા છે. અને સ્વામી બીજું સાંભળો કે ગુરુએ બતાવ્યા પછી જો શ્રીજીના સ્વરૂપમાંથી મારું મન તલ ભાર હટે તો મારા જેવો ગુરુ દ્રોહી ને ગુરુ ઘાતકી કોઈ નહીં. એ તો લબાડમાં લબાડ છે સ્વામી. ચૈતન્યાનંદ સ્વામી તો ક્ષમા માગીને વિદાય થઈ ગયા. પણ એ મુક્તાનંદ સ્વામીમાં જે અંતર્ગત ભાવ હતા એ ઉભરી આવ્યા. હાથમાં કલમ લીધી અને કાગળ ઉપર એ શબ્દો ટપકાવી નાખ્યા કે છાંદી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સે छांडी के श्री कृष्ण देव और की जो करूं से छांडी के श्री कृष्ण देव और की जो करूं से काटली दारो काज मेरो तिखी तरवार से काटी दारो काज છાંડી કે શ્રી કૃષ્ણ દેવા ઓર કી જો કરું સેવ. ત્યાગી કે રસિક કાં ઓર કો જો ધરું ધ્યાન ત્યાગી કે રસિક કાં ઓર કો જો ધરું ધ્યાન ચીર ડારો છાતી મોરી કઠિન કુહાર ચિરદારો છાતી મોરી કઠિન કુઠાર સે મારી છાતી ને ફાડી નાખજો. કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ. મારો શ્રીજી છે, બીજો કોઈ નથી. કૃષ્ણ બીના ને દેહી ઇષ્ટ જાની નમો તેહી ઓર ડારો શિર મેરો કુશલ પ્રહાર સે ઓ ફોર ડારો શિર મેરો કુશલ પ્રહાર સે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સે આનંદ કહે ડારો કર મેરો તીખી તલવાર સે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું ભગવાન ના ભક્ત માં જો અનન્ય નિષ્ઠા નથી, પોતાના ઈષ્ટ માં જો એને દ્રઢ પ્રતીતિ નથી, તો એના જેવો નીચ અને લબાડ કોઈ. એક ઈષ્ટ નું શરણું સ્વીકાર્યા પછી જો એનામાં એક દ્રઢ અનન્ય ભાવ ન હોય તો એના જેવો અધમ કોઈ નથી, એમ સ્વામી કહે છે. અને ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે કે અનન્ય નિષ્ઠા એ અનિવાર્ય અંગ છે, અનિવાર્ય નિવારી ન શકાય તેવું અંગ હોવું. અને જ્યાં સુધી અનન્ય નિષ્ઠા નથી ત્યાં સુધી ભક્તિ માર્ગ કાચો છે. વજ્રની પૃથ્વી હોય અને એમાં વજ્રની ખીલી ચોડી દીધી હોય એ ડગે નહીં, આવું દ્રઢ મન જે ભક્તનું પોતાના ઈષ્ટનમાં લાગી ગયું છે એ એકાંતિક ભક્ત છે, જેને ગીતા અવ્યભિચારિણી ભક્તિ યોગ કહે છે. મામ ચ યો અવ્યભિચારિણી ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યેતાન બ્રહ્મ ભૂયાઇ કલ્પતે. અનન્ય ભાવથી એટલે અવ્યભિચારિણી ભક્તિ ભાવથી હે અર્જુન, જે ભક્ત મારું સેવન કરે છે માયાના ત્રણ ગુરથી પાર થઈને પરમ પદને પ્રાપ્ત કરે છે. તો અનન્યતા કહો, અનન્ય નિષ્ઠા કહો, અવ્યભિચારિણી ભક્તિ કહો, ત્રણેય સમાન અર્થી છે. વ્યભિચાર શું છે? કે પોતાના પરણેલા પતિને છોડી અને પત્ની જુદા જુદા પુરુષોમાં, અલગ પુરુષોમાં મન લગાડે, અન્ય પુરુષોમાં મન લગાડે, એ સ્ત્રી વ્યભિચારી. પણ પોતાના પરણેલા પતિમાં જ જેને દ્રઢ મન લાગ્યું છે એ પતિવ્રતા નારી છે. એવી રીતે પોતાના ઈષ્ટને છોડીને જે ભક્તનું મન જ્યાં ત્યાં ડોલે છે, જ્યાં ત્યાં આસ્થા બાંધે છે, મને અહીંથી સુખ મળશે એવી ભાવ રાખે છે, તો એની ભક્તિ વ્યભિચારીની ભક્તિ છે. પણ પોતાના ઈષ્ટ સિવાય જેનું મન ડોલતું નથી એની પતિવ્રતાની ભક્તિ છે. પતિવ્રતા નારીનો પુરુષ ધણી એ કુરૂપ હોય, કંગાલ હોય, રોગી હોય, દરિદ્ર હોય, વૃદ્ધ હોય, જ્યારે નપુંસક હોય તો પતિવ્રતા નારીનું મન બીજા ગમે તેવા રૂપવાન, યૌવનવાન, ધનવાન, સુખકારી કોઈ પુરુષમાં મનમાં એક લેશ માત્ર ભાવ ન થાય એ પતિવ્રતા નારી છે. આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના એક પરગણામાં બનેલી વાત છે. કાળો કરીને એક કોળી ગામ ધણી દરબારના ખળાની રખેવાળી કરી, પણ કાળો એટલે એવો કે એની સામે સિંહ આવતા પણ ડરે, આવો મોટો પહાડી પંજાદારની ભુજાની તાકાત જોરદાર, હથિયારમાં એક કુહાડી રાખે. પણ કાળું બાજુમાંથી નીકળ્યો હોય ને કદાચ સિંહ આવી ગયો તો એના કપડાની ગંધ આવે તો સિંહ ભાગી જાય, આવો ખુરા અટમાણ છે. ખળાની રખેવાળી કરવા માટે દરબારે એને રોક્યો તો, પણ કોઈ ચોર લોકો કાળું જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી કઈ લઈ ન શકે એટલે ચોર લોકોના મનમાં કાળું ખટકતો. અને એક દિવસ કપટ કરીને ચાર પાંચ માણસો ભેળા થઈ અને ખળાવાડમાં જ ખાટલા ઉપર કાળુના ટુકડા કરી નાખ્યા, કાળું શહીદ થઈ ગયું. દિવસો વયા ગયા ભાઈ, બન્યું એવું કે પતિના મૃત્યુની સાથે જ વિધવા થયેલી પત્ની અનાથ થઈ. ઘરમાં પોષણની કોઈ બીજી વ્યવસ્થા નથી, હવે બાળકો બે છે, ભૂખ્યા રહે છે, પોતાની પાસે કોઈ સમૃદ્ધિ નથી. પણ એ મહિલા પતિવ્રતા નારી કોઈને બોલતી નથી. કોઈ ડાહ્યા માણસે એને સલાહ આપી કે તારો ધણી એ દરબારના ખળાની રખેવાળી કરતા મરી ગયો તો તું ત્યાં જઈને જીવાય માગ, તારો અધિકાર છે, આવું કરી શકાય. પેલી મહિલાને ઠીક લાગ્યું કે જેની સેવા ચાકરી કરતા મારો ધણી જીવનની પાછલી સંધ્યાએ મર્યો છે તો આ વ્યાજબી છે. બે બાળકોને સાથે લીધા જે એના હતા, એક આંગળીએ લટકાવ્યું ને કેડમાં બેસાડ્યું છે. દરબાર પોતે પોતાની ડેલીએ બેઠો છે ત્યાં મહિલાએ દરબારને કીધું, બાપુ મારો ધણી તમારા ખળાવાની રખેવાળી કરતા કરતા મોતને ભેટ્યો. આજ અમારે આજીવિકાના ફાંફા છે, હું બીજું કઈ માગતી નથી, પણ તમારા માટે મારો પતિ જો કુરબાન થયો હોય તો બાપ થોડા કણના દાણા છોકરાને મોઢે નાખી દે. હવે બન્યું એવું કે દરબારે આ સ્ત્રીની સામે જોયું તો એનું રૂપ એને મનમાં વસ્યું, મનમાં એક વિકાર જાગી ગયો, એટલે એને વળતો ઘા નાખ્યો. અરે જે પતિ એ ખળાનો રખેવાળ કરતા કરતા ટુકડા થઈને મરી ગયો એવા નમાલા પતિને તે ધણી તરીકે શું ધાર્યો, અને જે ગયો તો તારા માટે કોઈ આજીવિકાની વ્યવસ્થા ન કરતો ગયો, એવા નમાલા મર્દાનગી વગરના એવા ધણીને તે કેમ ધાર્યો? હે મહિલા, તને ધણી ધારતા ન આવડ્યો, કહેવાનો અર્થ કે હું બેઠો છું મને ધારી લેતું, તને ધણી ધારતા ન આવડ્યો. આટલી કપરી કસોટીમાં એ મહિલા પણ એક ક્ષણમાં ગરીબ હતી એ મટી અને હાવજની જેમ ખોરાટી કરતી બેઠી થઈ ગઈ કે દરબાર તો તું સાંભળી લે, મારા ધણીને મને ધણી ધારતા ન આવડ્યો એવું નહીં, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યો, નહીતર મારી દશા આ ન હોય. મને તો ધણી બરાબર ધારતા આવડ્યો, પણ મારા ધણીએ ના મર્દ માણસને ધણી ધાર્યો. જા ફટ, તારું મોઢું જોવું હરામ છે. ધન્ય છે આ મહિલાને આટલી કપરી કસોટીમાં દુઃખના દાડામાં જેનું મન સુખને ઠોકર મારે. અને એવી પતિવ્રતા નારીઓ ભારતમાં પાકી છે ભાઈઓ, અને એ નારીઓના પ્રતાપે, પતિવ્રતા નારીઓના પ્રતાપે પરાત્પર નારાયણને આ ધરાતળ ઉપર ખેંચી લાવનાર જો કોઈ હોય તો પતિવ્રતા નારીઓના તેજ છે. પોતાના ઉદરમાં પરાત્પરને કેદ કરીને ધરતી ઉપર પાપા પગલી મંડાવતો કરી દે. ઘણા લોકો એમ કહેતા હોય છે અમેરિકામાં, રશિયામાં, કેનેડામાં, લંડનમાં, ઇંગ્લેન્ડમાં ભગવાન કેમ નથી આવતો? ન આવે, કોઈ દિવસ ના આવે, ફૂફેડ્યો હોય ત્યાં ન આવે. એના માટે તો આવી પતિવ્રતા નારીઓ જોઈએ. ધરા વિન ધાન ન હોય, જેવી ધરા હોય એવું ધાન પાકે. અને જ્યાં સુધી આ ભારત વર્ષની અંદર આવી પતિવ્રતા નારીઓ બેઠી છે ત્યાં સુધી વારંવાર એ અક્ષરના તકતમાંથી પરાત્પરને ખેંચીને ધરતી ઉપર લાવશે. અને એવી પતિવ્રતા નારીઓ બેઠી છે ત્યાં સુધી ચિંતકોને જે કેવું હોય તેને કહેવા દો, પણ ભારતની સંસ્કૃતિ ક્યારેય રસાતળમાં જવાની નથી. આ પતિવ્રતા નારીઓનું તેજ છે. તો પતિવ્રતા નારી પોતાના ધણીમાંથી ન ડગે તો જેણે ભગવાનનું શરણું લીધું એ કેમ ડકે? એટલે શ્રીજી મહારાજ એમ કહે છે અંત્યના સોળમા વચનામૃતમાં કે ભગવાનના ભક્તને ભગવાનને વિશે પતિવ્રતાની ટેક રાખે. હવે અહીંયા વચનામૃત અંત્યના સોળમાં શ્રીજી મહારાજ જે સમજાવે છે ને તમારે બરાબર ધ્યાનથી સમજવાનું છે, નહીતર ગોટે ચડી જાય છો પછી મન કહેતા નહીં. શ્રીજી મહારાજ વચનામૃતમાં પોતે સમજાવે છે કે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે અને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને ગમે તેવા મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ તેને પ્રીતિ થાય નહીં. કેવળ પોતાના જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેને સંગાથે જ પ્રીતિ રહે અને તેની જ મરજી પ્રમાણે વર્તે. આગળ કહે છે કે જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તો રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને તો રામચંદ્રની વિશે જ દ્રઢ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ હોય, અને જેને એવું અંગ ન હોય તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. આનો સાર એટલો છે. આમાં શ્રીજી મહારાજે એવું નથી કહ્યું કે અમારે આશ્રિત હોય તેણે પતિવ્રતાની ટેક રાખે. આવા ગરબડ ગોટા નહીં કરવાનું. કોઈ તમને શીખવાડે તો એવું સાંભળવું પણ નહીં. પણ એમ કહ્યું છે કે ભગવાનના ભક્તને આવી ટેક રાખવી, મતલબ કે જે કોઈ ભગવાનનો ભક્ત છે એનો અર્થ એ થાય કે રામ ઉપાસી હોય એને રામ સ્વરૂપમાં દ્રઢ અનન્ય નિષ્ઠા ટેક રાખવી, શ્રી કૃષ્ણ ઉપાસી હોય એને શ્રી કૃષ્ણના ચરણમાં દ્રઢ અનુરાગ અને દ્રઢ ટેક રાખવી, અને ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય એમણે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં દ્રઢ અનન્ય ટેક અને નિષ્ઠા રાખવી. કારણ કે પ્રમાણ છે, હનુમાનજીનો દાખલો આપ્યો છે. હનુમાનજી તો રામાવતાર પછી શ્રી કૃષ્ણની પણ સેવામાં હતા અને શ્રીજી મહારાજની પણ સેવામાં હતા, છતાંય દાખલા માટે શ્રીજી મહારાજ હનુમાનજીને પસંદ કર્યા. એનો અર્થ જ એ છે કે રામ ઉપાસી રામને દ્રઢપણે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દ્રઢપણે, શ્રીજી ઉપાસી શ્રીજીને દ્રઢપણે વળગી રહે. આ વસ્તુ ભક્તના હૃદયમાં અવશ્યપણે હોવી જોઈએ. પણ એક વસ્તુ સમજવાની હવે કે આવી ટેક રાખવાનો અર્થ શું, આવું કહેવાનો અર્થ શું, જરૂર શું છે કે પોતાના ભગવાનના જે સ્વરૂપ છે ઈષ્ટ છે એના જ બીજા અવતાર હોય તો પણ ત્યાં પ્રીતિ ન રાખવી, આવી દ્રઢ ટેક કરાવવાનો અર્થ શું છે. તો શ્રીજી મહારાજ એનો જવાબ અંત્ય લોયાના 11મા વચનામૃતમાં આપે છે કે મોક્ષને ઈચ્છતો હોય તેને પુરુષોત્તમ નારાયણને જે રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરો. આગળ જે કહે છે એક્ઝામ્પલ જેવું છે ધ્યાનથી. ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે છે તો દ્વિભુજ, અને તેને વિશે ચતુર્ભુજ અને અષ્ટભુજપણાની જે ભાવના કહી છે તે તો ભગવાનની મૂર્તિ અને ભગવાનની મૂર્તિ વિના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. એવી જ રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ અને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે પતિવ્રતાની ટેક કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાપણાની ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આ શ્રીજી મહારાજનું કથન છે. ભગવાનના સ્વરૂપમાં આ રીતે ટ્રેક રાખવાના જે કારણો બતાવ્યા એમાં એક પહેલું કે ભગવાનનું રૂપ અને અન્ય રૂપ એને વિશે સમભાવ ન આવે એની નિવૃત્તિને માટે આવી ટેક કહી છે. બીજું કારણ બતાવ્યું, બિલકુલ સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક છે. શું કામ કે માણસ માત્રનું મન વ્યભિચારી છે, દ્વૈતમાં રમે છે. કોઈ એક વિષય એક વસ્તુ એક વ્યક્તિ એક પદાર્થ એક ભોગ ઉપર આપણું મન ક્યારેય સ્થિર થતું નથી, એટલે મનને વ્યભિચારી મટાડવા માટે એને દ્રઢ ટેકની જરૂર પડે છે. સમજો કે કોઈ સ્ત્રી પરણ્યા પછી કોઈ એકાદ પુરુષમાં સેજ મન ખેંચે તો 100% સાબિતી વાત છે કે એકને મૂકીને બીજો, બીજાને મૂકીને ત્રીજો, ત્રીજાને મૂકીને ચોથો, એમ અલગ અલગ એનું મન ભમરાની જેમ કુદા જ કરવાનું છે. દાદરો ઉતરતા આપણે એક પગ છટકીએ ને મિત્રો, એટલે એક કોઈ દિવસ ન છટકે, એક સાથે ચાર પાંચ પગથિયા નીચે જઈએ. ચઢ ટેક ધારવાનું કારણ આ છે, મન વ્યભિચારી મટાડવા માટે. પણ ઈશ્વરને વિશે કોઈ ભેદ નથી. એ ત્રીજું કારણ કે મન જ્યાં સુધી એક નિષ્ઠ ન થાય ત્યાં સુધી એમાં શક્તિ પ્રગટતી નથી. ગંગા જેવી નદી છે, પણ જો એ એક જૂથ થઈને ભાગે તો બીજી નાની મોટી નદીઓમાં પોતામાં સમાવીને સાગરને મળે. પણ એ જ ઘોઘવાટ કરતી નદી જો અનેક ધારામાં વેચાઈ જાય તો એનો જ જળ પ્રવાહ છે એ ક્યારેય પણ સમુદ્રને મળી ન શકે. એ બધા જ પ્રવાહો ધીમે ધીમે એ ધરતીમાં સુકાઈ જાય. એક પ્રવાહ ન થાય તો ગંગા કદાપી સાગરને ન મળી શકે. એમ ભક્તનું મન એક નિષ્ઠ ન થાય ત્યાં સુધી પરાત્પર નારાયણને પામી ન શકે. અરે સાદી વાત જોઈ લો, તમારે સંગીતની અંદર જુઓ કે જે વાદ્ય વગાડનાર હોય છે એ એક વાદ્ય ઉપર સ્થિર થઈ જાય. સમજો કે સિતાર પકડી તો પછી જિંદગીનું સૂત્ર બની જાય, એક સિતાર ઉપર લીન થઈ જાય. બિસ્મિલ્લા ખાન એક સાદું વાદ્ય શરણાઈ ઉપાડે પણ બેતાજ બાદશાહ વિશ્વનો બની જાય, એક ઉપર લીન થાય ત્યારે આ શક્તિઓ પ્રગટે છે. ઘણા લોકો એવા હોય છે પોતાની પેલી દેખાડવા માટે ઢોલકી વગાડે, ઘડી ધબધબ, ઘડી હાર્મોનિયમ વગાડે, ઘડી આ કરીને રાગડા કરી લે, ઘડી વાંસુરી વગાડે, ઘડી ડફલી વગાડે, પણ જુઓ બધું થોડું થોડું, બેતાજ બાદશાહ નહીં થાય. એટલે ભજનનું પ્રતીકમાં તમે જુઓ એક તારો રખાતો, આ સારંગીન સિતાર નહીં તો પછી બાજુમાં બધી કહારા બજાર છે. ભજનનું પ્રતીક તો એક તારો છે, એમાં એક તાર સમજીને મુકાયો છે કે બસ ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં તો પોતાના ઈષ્ટનો એક જ તાર વાગવો જોઈએ, બાકી બીજીમાં કોઈ તાર હોવા જ ન જોઈએ. એનું નામ ભગવાનનો એકાંતિક ભક્ત છે. એક તાર થઈ જાય. હવે બીજી વાત સમજી લેવાની છે કે ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી એમ શ્રીજી મહારાજ કહે છે. એ ધ્યાનમાં રાખવાનું છે. અનન્યતાનો, અનન્ય નિષ્ઠાનો એવો અર્થ નથી કે એક સ્વરૂપનો સ્વીકાર અને બીજા જ એમના અવતાર સ્વરૂપનો વિરોધ કરવો, દ્રોહ કરવો, ઘૃણા કરવી, નફરત કરવી, નિંદા કરવી, ટીકા કરવી, દ્રોહ કરવો, એવી કોઈ અનન્યતાનો અર્થ નથી. એ પોતાના ઈષ્ટના જ સ્વરૂપ છે, માટે બધા જ સ્વીકાર્ય છે. અંત્યના 16માં વચનામૃતમાં શ્રીજી મહારાજ પતિવ્રતાની વ્યવહારિકતાની બહુ સરસ વાત કરે છે કે પતિવ્રતા નારીને ઘેર કોઈ મહેમાન આવે તો એની સરભરા કરે છે, અંજળ આપે છે, પણ શું કામ આપે છે? પોતાના પતિના સંબંધી જાણીને આપે છે. હવે સંબંધી આવે ને પતિવ્રતા સ્ત્રી કે ના હું તો કશું રસોડામાં નહીં કરું કારણ કે હું તો પતિવ્રતા છું, તો ઉલટાનું નાક કપાવે. એટલે શ્રીજી મહારાજ એમ કહ્યું કે પોતાનું નાક કપાય એવી ભક્તિ ભગવાનના ભક્તએ ન કરે. મારું તો એવું કેવું છે કે વચનામૃતને આધારે પતિવ્રતાનો ધર્મ જે ભક્ત સમજી જાય એને અનન્ય નિષ્ઠાનો મર્મ આપોઆપ હૃદયમાં સંકેલાય છે, એ સિવાય બીજું કંઈ નથી. તુલસીદાસજીએ સરસ ઉત્તર લખ્યો છે, જથા અનેક વેશ ધરી નૃત્ય કરી નટ કોઈ, સોઈ સોઈ ભાવ દીખાવહી આપુન હોય ને સોઈ. નૃત્યકાર હોય, કોઈ અભિનેતા હોય, નાટકમાં ભાવ ભજવનારો હોય, તો ઘડીક મહારાણા પ્રતાપ થાય, ઘડીક શિવાજી થાય, પણ જે અંદરથી તો છે એ બદલાતો નથી. જે સમયે ભારત વર્ષને વિશ્વને જરૂર છે ત્યારે પ્રભુ એવો થઈને આવે છે. હવે છોકરો પછી એના બાપાને મહારાણા પ્રતાપ થઈ આવે, પછી શિવાજી થઈ જાય, દોડીને લાકડી મારે કે આ મારો બાપ નથી, તો એનો બાપ જ છે. તુલસીદાસજીના જીવન સાથે એક બહુ પ્રસંગ જડાયેલો છે કે વૃંદાવન ગયા ત્યારે શ્રીકૃષ્ણની મૂર્તિ આગળ ઉભા હતા અને એમ કહેવાય છે તુલસીદાસજી એમ બોલ્યા, કહાં કહું છબી આજ કી ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. આનો બે પ્રકારે લોકો અર્થ કરે છે. અમુક લોકો એમ કહે છે કે તુલસીદાસજી તે કેવી દ્રષ્ટિ ધરાવે, અને સંત કેવો, ભક્ત કેવો, કે કોણ કેવું. ભગવાન શ્રી કૃષ્ણ સામે છે તો રામને માનનારો એને વંદન પણ ન કરે? શું રામની જગ્યાએ શ્રી કૃષ્ણ છે, કે ઈસુ ખ્રિસ્ત છે, કોઈ મોહમ્મદ પૈગંબર છે, કોઈ મુસ્લિમ છે, કે એને નમન નથી કરતા? અને પાછા એના એ રામચરિત માનસમાં લખે છે, શિયા રામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની, આખા વિશ્વને પ્રણામ કરનારો એ કૃષ્ણને વંદન ન કરે? આ ખોટું છે. એક વર્ગ એમ કહે છે તુલસીદાસજી વંદન ન કર્યું શ્રેષ્ઠ છે, કરાય જ નહીં, કારણ કે પોતાના ઈષ્ટ સિવાય માથું ક્યાંય નમવું ન જોઈએ. એ તુલસીદાસજી બરાબર સમજ્યા છે. આ બંને પ્રકારના વર્ગો મૂળ વસ્તુને સમજ્યા નથી. હકીકત એવી છે કે તુલસીદાસજી વૃંદાવનમાં આવ્યા છે અને કૃષ્ણ મંદિરમાં દર્શને જાય. હવે પહેલી જ વાત સાબિત થઈ જાય, જો અનન્ય રામના ભક્ત હોય સંત હોય તો વૃંદાવન જાય જ શું કામ, અને વૃંદાવન જાય તો કૃષ્ણ મંદિરમાં એને જવાની જરૂર શું છે. જો નિષ્ઠા જ આવી રીતની હોય તો એ વૃંદાવનમાં કૃષ્ણ મંદિરમાં જાય જ શું કામ. પણ તુલસીદાસજી ગયા છે એટલે જ કે મારો રામ અને કૃષ્ણ, રામ અને શ્યામ એ તત્વતઃ કોઈ ભિન્ન નથી, મને ઈષ્ટ રૂપ રામ છે સારંગ ધનુષ ધરનારો. બાકી તત્વોમાં ભેદ નથી, એ સારંગધર ધનુષ ધરે કે પછી બાંસુરી ધરે કે પછી હાથમાં પુષ્પ ને માળા ધરે, રામ શ્યામ ઘનશ્યામ તત્વતઃ તો એક છે. પણ તુલસીદાસજી કૃષ્ણ મંદિરમાં ગયા ત્યારે બન્યું એવું કે કૃષ્ણ મંદિરમાં પરશુરામ નામે એક કૃષ્ણ ઉપાસી ભક્ત રહેતો હતો. તુલસીદાસજીને આવતા જોયા એટલે એને એક તીખું બાણ મારી દીધું, અપને અપને ઈષ્ટ કો નમન કરે સોય, પરશુરામ જો આન કો નમે સૌ મૂર્ખ હોય. તુલસીદાસજી કે આહા, રામ અને કૃષ્ણમાં આ માણસ ભેદ જુએ છે. એટલે તુલસીદાસજીએ કહ્યું કે આ સમાજમાં પણ આ જ વિચારધારા છે, અને પ્રભુને હૃદયથી પ્રાર્થના કરી કે પ્રભુ એ ભેદને દૂર કરવા માટે હવે તમે મારા માટે થોડી ક્ષણો માટે સારંગધર ધનુષ લઈ લો, બાંસુરીને નીચે મૂકી દો, અને એ જ શ્યામ સુંદર સારંગધર ધનુષ ધારી રામ રૂપે પ્રગટી ગયો. આમાં તત્વતઃ કયો ફેર પડ્યો? ચાલો એ તમને ન મનાય, કારણ કે તમે બહુ ખોપડા જુદા ધરાવો છો. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે, નિત્યાનંદ સ્વામી બેઠા છે, નિત્યાનંદ સ્વામીને સંકલ્પ થયો કે આ શ્રીજી મહારાજે કૃષ્ણ સ્વરૂપ ધાર્યું હશે ત્યારે મારો પ્રભુ લાગતો કેવો હશે. એમ જ્યાં સંકલ્પ થયું તો તકિયાને ઓઠેંગણે પોઢેલો સહજાનંદ પ્રભુ એ જ ક્ષણે કૃષ્ણ સ્વરૂપમાં પ્રગટી ગયા. નિત્યાનંદ સ્વામી ભર નેત્ર દર્શન કર્યા, પણ બન્યું એવું કે એ જ સ્વરૂપ એમનેમ જ રહ્યું, ક્ષણ બે ક્ષણ આમનમ જ રહ્યું. પછી સહજાનંદ સ્વરૂપ દેખાતું બંધ થઈ ગયું અને નિત્યાનંદ સ્વામી આખે શરીર પસીનો વળી ગયો, અકળાઈ ગયા અને હૃદયથી પ્રાર્થના કરી કે મહારાજ મને આ સ્વરૂપના દર્શન થઈ ચૂક્યા છે, હવે તમે એ જ સ્વરૂપમાં પ્રગટ થા. અને મહારાજે કૃષ્ણ સ્વરૂપ પાછું વિલીન કર્યું. કયો ભેદ છે? વચનામૃતની સાખે પતિવ્રતાની ટેક સમજ. આનો ટૂંક સાર એટલો છે કે એક ઈષ્ટ રૂપ સ્વીકાર્ય અને એના જ અન્ય રૂપ એનો સંપૂર્ણપણે આદર, એ પતિવ્રતાની ભક્તિ છે, નાક ન કપાય તેવી. આટલો સાર રાખવા. હવે અનન્યતામાં કઈ સમજવા જેવું ખરું? હા, એમાં સમજવા જેવું છે, અને એ મીરાબાઈના પદમાં પ્રસ્તુત છે. મીરાબાઈ પોતે પદ લખ્યું છે એમાં કે ભગવાનની આ એક સ્વરૂપ ઉપાસના સમજી લીધી, પણ બીજી હજી અનન્યતા સમજાવી છે ખરી? તો કે હા, મેરે તો ગિરિધર ગોપાલ સુન કોઈ, ગોપાલ સરોન કોઈ, દૂસરોન કોઈ સાધો સકલ લોક જોઈ, ગોપાલ દૂસરો ન કોઈ, ભાઈ છોડ્યા બંધુ છોડ્યા છોડ્યા સગા સોઈ, ભાઈ છોડ્યા બંધુ છોડ્યા છોડ્યા સગા સોઈ, બેઠ લોક લાજ કોઈ, સાધુ સંગ બેઠ લોક લાજ કોઈ, મેર તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, મેર તો ગિરિધર ગોપાલ. દ્રૌપદી નો પ્રસંગ તમે જીવનમાં સમજી જાઓ ને એટલે અનન્યતા નો બીજો મર્મ હાથમાં આવી જાય. જુગટું રમાય છે કૌરવની કચેરીમાં અને દ્રૌપદીને યુધિષ્ઠિર હારી જાય છે. ત્યારે દ્રૌપદીને લેવા માટે જયારે અનુચર જાય છે ત્યારે દ્રૌપદી પહેલા આ વસ્તુને સમજીને બુદ્ધિનું બળ ગ્રહણ કરે છે અને પ્રશ્ન કરે છે કે યુધિષ્ઠિર મહારાજ પહેલા પોતાની જાતને હાર્યો કે પહેલા મને? પછી તો સમજાય છે, ટૂંકમાં લઈએ કે દુર્યોધને ખેંચીને એને કૌરવ સભામાં દ્રૌપદીને હાજર કરી છે. ત્યારે પણ હજી એને મનમાં એમ છે અને એ પ્રશ્ન પૂછો છે કે યુધિષ્ઠિર મહારાજ પેલા કોને હાર્યા છે? પણ એ બુદ્ધિનું શસ્ત્ર બૂઠું થઈ ગયું. ત્યારે દ્રૌપદીને લગ્ન કરવા માટે જયારે દુશાસને હાથ લંબાવ્યો છે ત્યારે હજી મનમાં બીજું બળ છે કે આ મારો બાપ બેઠો છે ધૃતરાષ્ટ્ર, એ મને લગ્ન નહીં થવા દે. એની સામે નજર કરી પણ એનું મસ્તક નીચું જોયું, પછી એમ થયું કે મારો ભીષ્મ બેઠો છે એ મને બચાવશે. નજર કરી તો એનું પણ મસ્તક નીચું જોયું, દ્રોણનું મસ્તક પણ નીચું જોયું. મનમાં એમ થયું કે મારા પાંચ પાંચ પતિ છે એ મને બચાવશે, લગ્ન નહીં થવા દે. પાંચેની સામે એક તીરથી નજર કરી પણ એક પછી એક બધાના મસ્તક નિમા. ત્યારે દ્રૌપદી હજી પણ મનમાં એમ કે છે, પાંચાળી હાઈ રે હાઈ પુકારત આઈ રે કોઈ સહાય કરે, કોઈમાં કોણ આવે? હજી મારો પ્રભુ ન આવ્યો કારણ કે એને દિલમાં કોઈ પીડ્યો છે. અને ત્યારે પોતાનું બાહુબળ પ્રગટ્યું, સાડીને કસ કસાવીને પકડી અને એક સાડીનો છેડો દાંતમાં દબાવ્યો કે હું મારાથી રક્ષણ કરી લઉં. પણ દુશાસને જયારે ઝપટ મારી અને સાડી હાથમાંથી અને દાંતમાંથી છૂટી ગઈ અને નાભીમાંથી અવાજ નીકળ્યો, હા કૃષ્ણ દ્વારિકા વાસીન ક્વાસી યાદવ નંદન. આવી ગયો મારો પ્રભુ ને સાડીઓનો ધોધ વહાવી દીધો. દ્રૌપદીનું કામ બની ગયું, પણ ત્યાં સુધી કામ ન બન્યું કે જ્યાં સુધી અનન્યતા ન પ્રગટી, જેને બીજાના સહારામાં હજી એમને મન ભમતું હતું. પણ જયારે એક ભાવ પ્રગટ થયો, એક છે હરિ એક છે, અરે જુદો ના જાણો જરી, એક છે હરિ એક છે, એક છે હરિ. પાંડવ નારી ત્યારે પુકારી, હો બહુ નામી હવે આવી બની, બારે થાજો વિઠલા હવે, અરે ધોડો દ્વારા ના ધણી. અરે પવન વેગે પરવરી હો, પારતામાં તો પ્રભુ મારો તરત પૂર્યો, અને પવન વેગે પરવરી, અરે ગરુડ માથે ગોવિંદ લાગ્યા હો, અરે ભાર સાડી નો ભરી. હરિ એક છે, એક છે હરિ એક છે. લગન કરવા ખેંચી રાયે હો, લગન કરવા ખેંચી રાયે, અને સાતીએ સતીએ સાડી પર હરિ. લગન કરવા ખેંચી રાયે અને સતીએ સાડી પર હરી, અરે ત્યાં તો નવી સાડી સાવ નવાજ રંગની, ઓહો દ્રૌપદીને અંગે ધરી. એમાં જુદો ના જાણો જરી, એક છે હરિ એક છે, એક છે હરિ એક છે, એક છે હરિ. ભગવાનને મૂકીને જીવ જ્યાં ત્યાં ફાફા મારે, મિત્રો જવાબ આપો કે કોનો કામમાં પાર પીડ્યો છે, કોણ આ કિનારે લાગ્યો છે, પોતાના કાર્યમાં સફળતા પણ કોને મળી છે. એકમાં લાગી જાઓ, બસ ધરતી ખોદતા જાઓ ખોદતા જાઓ, પાણી ન આવે એવું બને નહીં. પ્રભુ દૂર છે જરૂર, પણ નિષ્ઠા ડગી જાય એ આપણી ભૂલ છે. ઘણા લોકો નથી હોતા, આમ પાછા હરિભગત ગણાય, સત્સંગી ગણાય, રામ ઉપાસી ગણાય, કૃષ્ણ ઉપાસી ગણાય, જે ગણો તે જ્યાં ત્યાં જેને તેને હાથ બતાવતા ફરે. જો ને મારે કેદી સુખના દાડા છે, બે પાંદડે કેદી જ થઈશ, મને કયો ધંધો લાગુ પડે એમ છે, બળદિયા વેચવાનો એ શરૂ કર્યું, કઈ રીતે મને સુખ મળે, મને આ રસ્તો બતાવે, અહીંથી સુખ મળે, તહીંથી સુખ મળે. અરે જે દિવસે ભક્ત ભગવાનને શરણે આવે છે એ જ દિવસે ભગવાનની ઈચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બની જાય છે. ગામડાની એક અભણ મહિલાના જીવનનો પ્રસંગ તો યાદ રાખો ભાઈ. એક જોસ્તીસી બ્રાહ્મણ એના આંગણામાં આવ્યો અને ટેલ નાખી. ભાઈ ઘરમાં કામ કરતી હતી, દોડતી ફાડતી. અરે પેલા જોશીએ એમ કહ્યું કે બેનબા કઈ જોશ જોવા હોય લાવો, હું તમારો હાથ જોઈ દઉં, મને એમ લાગે છે કે તમારા ઘરમાં કઈ તકલીફ હોય. તકલીફ વગરનું ઘર કોઈ હોય ખરું? ઘર ન હોય તો પેટમાં તકલીફ હોય, હોય હોય ને હોય જ. ઘરમાં કઈ તકલીફ છે લાવો હાથ જોઈ દઉં. અને ત્યારે ગ્રામીણ અભણ પતિવ્રતા નારીએ જે જવાબ આપ્યો કે ભાઈ તારે મારો હાથ જોવો નહીં પડે અને એની જરૂર નથી, પણ જો તારે હાથ જોવો જ હોય ને તો પેલા ખાટલામાં માંદગીને બિછાને પડેલો એ જે પુરુષ છે ને એનો હાથ જોઈ લે, કારણ કે એ મારો ધણી છે અને જે દિવસે હું એને પરણી એ જ દિવસે એનું ભાગ્ય એ મારું ભાગ્ય છે, મારું ભાગ્ય ભૂસાઈ જાય છે. આ મહિલાની સમજણ કેટલી છે કે એનું ભાગ્ય એ મારું ભાગ્ય છે. તો હું ને તમે પરાત પર નારાયણને પરણ્યા એની ચૂંદડી ઓઢી, પણ આપણે કરીએ છીએ એવું સવારમાં ઓઢીએ ને પછી કાઢી નાખીએ છીએ. ચૂંદડી જેને ઓઢી પરાત પરની અને એની કંઠીને એનો ચાંદલો સુહાગ ગ્રહણ કર્યો, હવે એ જો જ્યાં ત્યાં આસ્થા બાંધે, જ્યાં ત્યાં દોટ મૂકે, તો એના જેવો બીજો કોણ ભૂંડો છે. અને ભગવાન શ્રીજી મહારાજે તો એમ કહ્યું છે કે ભગવાનને આશરે આવે છે ત્યારે જરૂર પ્રારબ્ધમાં ફેર પડે છે. કેટલો? બહુ થોડો, જાજો નહીં, બહુ જરાક ફેર પડે. પણ એ જરાક કેટલો? ધરતી ને આસમાન જેટલો. કેટલો ફરક પડે કે સુણીનું દુઃખ લખ્યું હોય એ મારા ભક્તને હું કાંટેથી મટાડી દઉં છું, આટલો ફરક પડે છે. આ જરાક છે કે કેટલો છે? ભગવાનને શરણે આવ્યાથી આટલો ફરક પડે છે. અને હું તો તમને એમ કહું કે જ્યોતિષીઓની પાછળ જે ગાંડા થાય છે, શનિવારે દર વખતે ઘણા લોકો સમાચાર વાંચવાને બદલે પેલા રાશિ ભવિષ્ય પેલા વાંચી લે, જાણે આખી દુનિયાનું આ બધા બેઠા બેઠા જ એક અખબાર કચેરીમાં નક્કી કરી નાખતા હોય. હવે તમે બે પેપર મંગાવો, હું તમને આજથી સલાહ આપું છું, એક સંદેશ મંગાવો અઠવાડિયા સુધી, ગુજરાત મંગાવો, અને દર શનિવારે બંનેના જે ભવિષ્યવાણીના લખેલા લેખ છે ને એનું સામ્ય કરો. મારે હજી સુધીનો અનુમાનનો રીડર દાખલો છે કે બેના ઓપોઝિટ જ લખેલા હોય છે. જેમાં તમે ગુજરાત પેપરમાં એમ લખ્યું કે આ વખતે તમને મિલન મુલાકાતમાં બહુ સુંદર યોગ છે, એટલે બોજા એટલે જુવાન હૃદયવાળા હલબલવા માંડે, હા હવે કંઈક છે ડાળ ખર છે. પણ જ્યાં સંદેશ વાંચે ને ત્યાં એમ જ લખ્યું હોય, પ્રેમમાં પડતા પેલા જાળવજો નકર ભૂંડી દશા થશે. એટલે આ વસ્તુ છોડવા જેવી છે. હું એમ નથી કેતો કે જ્યોતિષ શાસ્ત્ર ખોટું છે, પણ જોનારા તો બિલકુલ ડફોળ છે. તમારી કોઈ સોસાયટીમાં રહેતો હોય ને તો તમે પૈસા ઉઘરાવીને જુદી સોસાયટીમાં રહેવા માટે બંગલો કાઢી દેજો તો તમે સુખી થશો. મારીને કાઢવા જેવા હોય ને તો જ્યોતિષીઓ રાજકારણમાં ગરી ગયા છે. રાજીવ ગાંધીના માતુશ્રી જયારે પદ ગ્રહણ કરતા હતા તો કોઈક જ્યોતિષી એવું ઠઠાડી દીધું કે તમે આ દિશા મોઢું રાખીને શપથ લેજો. હવે આવો પ્રાઇમ મિનિસ્ટર કક્ષાનું પદ અને એ સોગંધ વિધિ કરે મોઢું આમ રાખ્યું, તારી ભલી થાય, આ હું ધંધો આદરો છે તમને. બધા જ્યોતિષીઓના કોઈ વડાપ્રધાનને કોઈ પ્રધાન એમ કહી દે કે આ યોગ એવો છે તમે દેશમાં રહેશો તો તમારી ખુરશી ચાલી જશે, ફોરેન ભાગી જાય. લે એને એમ કેવું જોઈએ તું દુનિયા છોડીને વયો જા, આ તારું કામ નથી. જ્યોતિષીઓના ચક્કરમાં પડવા જેવું નથી. એના ઉપર એક પ્રસંગ કહું, યાદ રાખજો. યુનાનનો બહુ મોટો એક પ્રસિદ્ધ જ્યોતિષકાર હતો, માળો એટલો લેલું જ્યોતિષનો, જાણે એને એમ કે આખી દુનિયા હું જાણું છું. હશે, મને ખબર નહીં, કારણ કે મને મળ્યો નથી. પણ એવો પ્રસિદ્ધ જ્યોતિષકાર, એ એક દિવસે અજવાળી રાત્રિમાં ધીમે ધીમે ચાલ્યો જતો હતો. જ્યોતિષીનું મન આકાશમાં લાગ્યું, નક્ષત્રોની ગણતરી કરે છે, એના ફળાદેશ પોતાના મનમાં ગોઠવે. આવા યોગ છે, આવા નક્ષત્રો છે, આવી રીતે અંશમાં પડ્યો છે, બુધ અને શુક્રે બે બથો બથ ભર્યા છે, એવું જોતો જોતો ચાલ્યો જતો હતો. ફળાદેશ નક્કી કરતો હતો, વિશ્વનું, પ્રજાનું, લોકનું, પોતાના રાજ્યનું. એમાં ચાલતા ચાલતા નજર તો ઉપર આકાશમાંથી, આગળ કુવા આવ્યો તો બાફ દઈને કુવામાં પડ્યો જ્યોતિષ. રાડે રાડ ને બોકાસા મીંડો પાડવા. હવે અજવાળી રાત હતી, પણ રાતે ત્યાં કોણ મામો બેઠો હોય. એમાં દૂર એક ઝૂંપડું બાંધીને એક વૃદ્ધ રહેતો હતો. એને એમ થયું કે કઈક બુમરાણ છે, બિચારો દયાશીલ માણસ, એટલે રાત્રે નીકળ્યો. જોયું તો કુવામાં કોક પીડ્યો છે. એમણે કીધું, ભાઈ કોણ છે? તો કે પછી પણ મને પેલા બહાર કાઢો. ઓલા કઈક દોરડા નાખ્યા, જે નાખ્યું તે મારી મચડી, બિચારો વૃદ્ધ પણ ઓલા લઠ જેવાને ખેંચી ખેંચી અને કુવામાં બહાર કાઢ્યો. બહાર કાઢ્યો બોલો, રાજી બહુ થયો, જીવાડ્યો ને. એટલે કીધું, બહુ સુંદર યોગ પરમાત્માએ આપ્યો છે તમને, તમે મને ઓળખતા નથી, મારી ને તમારી આ પ્રથમ મુલાકાત છે. હું વિશ્વનો પ્રસિદ્ધ જ્યોતિષકાર, યુનાનનો બેતાજ જ્યોતિષ બાદશાહ ગણાવ, પણ પરમાત્માએ યોગ કર્યો, તમે આજ મને મળી ગયા. આ સંજોગે, સંજોગ સારો નથી, બુરો છે, પણ મુલાકાત સારી થઈ. હું તમને એમ કહું છું કે મારી પાસે જ્યોતિષ જાણવા માટે તો મોટા મોટા સમ્રાટો પગથિયા ઘસે છે, અને મારી ફી પણ બહુ ઊંચી છે, પણ તે મને સહાય કરી છે. તો કાલ સવારે તું આ એડ્રેસ ઉપર, મારા ઘર ઉપર આવી જજે, હું તારું બધું જ વિના પૈસા લીધે, કોઈ પણ ફી લીધા વગર તારું ભવિષ્ય, તારા કુટુંબનું બધાનું કાઢી આપીશ. હું આટલું કામ કરી શકું છું સહકારમાં, કાલ સવારે આવી જજે આ એડ્રેસ. એટલું કહેતાની સાથે પેલો વૃદ્ધ બોખલે મોઢે ખડખડાટ હસી પડ્યો. પેલો કે તું દાંત કેમ કાઢે? તો કે દાંત ન કાઢું તો શું કરું મુરબ્બી? જેને પોતાના પગની સામે કુવો નથી દેખાતો એને મારું ભાગ્ય શું દેખાવાનું તું ભમરાળા? જેને કુવો નથી દેખાતો એને સૂર્ય ચંદ્રની ગતિઓ દેખાય? મૂર્ખ, હું માનવા તૈયાર નથી. ઘર ભેગો થા ને કે ઢીંઢું ભાંગી નાખીશ. બે જ્યોતિષીઓ પોતાના ઘરમાંથી નીકળે ને તો બે સોસાયટીને ખૂણે ભેળા થાય, ધંધો કરવા જાય, બધા જોશ જોવાના. પણ સોસાયટીને ખૂણે ભેળા થાય ત્યાં શું કરી જાણવા જેવું? બે ભેળા થાય ને બે એકબીજાને હાથ જોવે, જો ને આ ધંધો કેમ થાય, હવે એ મારું તમારું શું ભલું કરે. આજે એક ક્રેજ જોવો મહારાષ્ટ્રની અંદર, મેં સાંભળ્યું, મને બહુ દુઃખ થયું કે આટલી બધી ભારતની દુર્દશા, કે પુત્ર માતાના ગર્ભમાં પૂરા મહિના થઈ ગયા છે, પ્રસવને એકાદ બે દિવસ ડોક્ટરો કહે છે કે વાર લાગે એમ છે, તો આજે એવો ક્રેજ આવ્યો છે મિત્રો કે ત્યાં લોકો સિઝેરિયન ઓપરેશન કરીને અમુક શુકનમાં અમુક નક્ષત્રમાં બાળકનો જન્મ અપાવી દેવાય છે. મતલબ કે આવી જન્મ કુંડલીમાં મારો બાળક જન્મે તો જરૂર મહાન થાય. મહાનમાં વિશેષ તો એને કોઈ મોટો ઉદ્યોગપતિ કે મોટો રાજકારણી કરવા સિવાય એને કોઈ ઉમેદ નથી, પણ માતાનું પેટ ચીરીને આ બાળકોનો જન્મ કરાય છે. આથી બીજી અવદશા કઈ, કેવા કેવા સહારા લોકો લે છે. જરા એવું થાય તો લોકો કઈ નહીં માનનારા શનિના જપ કરવા બેસી જાય. હું નથી કેતો શનિના જપ કરનારા ભલે કરે, પણ જેને રામ કૃષ્ણ અને શ્રીજીનું શરણ ગ્રહ્યું એના માટે કોઈ ગ્રહની ઉપાસના કરવાની જરૂર નથી. આ બધાનો ગ્રહનો ગ્રહ નડનારો તો શ્રી કૃષ્ણ, રામ અને સ્વામિનારાયણ છે. જેના તેના માંદળિયા બાંધી લે, કાળા દોરા પહેરી લે, લાલ પીળા કડા પહેરી લે, આ કયા પ્રકારનો ધંધો ભક્તોએ આદર્યો છે. અને હું તમને દોરા ધાગાનું રહસ્ય સમજાવું. એક સાધુ તીર્થયાત્રા કરે, બહુ મજાનું દ્રષ્ટાંત. એનું પ્રિય પ્રાણી હતું ગધેડો, ગધેડા ઉપર બેસીને જાત્રા કરે બસ. અને એ પ્રાણી સારું, એના માટે ન કે નિરણની વ્યવસ્થા કરવી, ન બાંધવાની વ્યવસ્થા કરવી, કશું નહીં. પોતે બિચારો ગાંઠનું ખાય અને માલિકની સેવા કરે. આવું પ્રાણી હોય ને તો એ ગધેડો છે. એટલે તો અમેરિકામાં એને ચૂંટણીમાં લોકોને પક્ષના પ્રતીક તરીકે રાખ્યો, શ્રમ. બહુ નિર્દોષ પ્રાણી છે ખરેખર. ગધેડામાં જે ગુણ છે મારા તમારામાં આવી જાય ને એવા વફાદારીના, તોય આપણે ભગવાનને શરણે પહોંચી જાય. લ્યો બોલો. તો આ સાધુ ગધેડા ઉપર જ પ્રવાસ કરે. એમાં એક ગામની બહાર ભગત રે એની યારે મુલાકાત થઈ. ભગત એવો ભાવુક ઘરે રોકી દીધા, બહુ સેવા કરી બાપુની. બાપુ ખુશ થઈ ગયા, બાપુ એટલો રુદિયો ખુલી ગયો કે મારે એને શું ભેટ કરું સ્વામીજી. તો એને એમ થઈ ગયું કે આ ગધેડો જ આપી દો, એને ગધેડો આપી દીધો એને. અને ગુરુ મહારાજ તો જાત્રા ઉપર નીકળી ગયા. ઓલો ગધેડો પણ ગુરુ નો ને, ગુરુ ની પ્રસાદી. એટલે ગધેડા ને એવો સાચવે, એવો નવરાવે, એને સાફ કરે, એને વાલ કરે, બાંધી રાખે, જરાય પીડા ની, મચ્છર ઉડાડે, માખી ઉડાડે, મકોડા ઉડાડે, બહુ સેવા કરે. અને કુદરત ને કરવા જોગ છે કે ગધેડો એક દી મરી ગયો. આ હા હા હા, બહુ રેડ્યો માણસ કે મારા ગુરુ ની સ્મૃતિ જઈતી રહી. પણ મને તો લાગે છે ને વધારે પડતી સેવા કરી એટલે જ ગધેડો મરી ગયો. ગધેડા નાવાની ટેવ ન હોય ને આ નવડાવે. ઊંધું કરે તો એટલે સેવામાં ધ્યાન રાખવું પડે. મેં એક જણાને પૂછ્યું કે તમારા હમણાં નવા નવા લગ્ન થયા છે, તમારા પત્ની તમારો પગ દબાવે તો કે ના રે, ના મહિનામાં ગળું દબાવતી થઈ ગઈ છે. એટલે બહુ સેવા કરીએ છીએ, ગમે તે સંજોગે ગધેડો મરી ગયો. ભક્તને એમ મન થયું કે આ તો ગુરુની પ્રસાદીનો ગધેડો, આને જ્યાં ત્યાં ફેંકી ન દેવાય. એટલે પોતાના ઘરની બહાર એક ખાડો ખોદીને ગધેડાને દફન કરી, ઉપર કબર કરી, પણ એને ફૂલ ચડાવીને માથું નમાવીને રુદન કર્યા કરે, હાય હાય કે હું ગુરુની પ્રસાદી સાચવી ન શક્યો. હવે રોજ તાજા તરોજા ફૂલ મૂકે, દીવો કરે, પગે લાગે, માથું ટેકવીને રડતો હોય, આવતા જતા લોકો જુએ એને એમ થાય કે અહીં કંઈક બહુ મોટી શ્રદ્ધા પીઠ લાગે છે. એને ખબર નથી કે આ ગધેશા પીઠ છે. એટલે એ લોકો માથું નમાવતા થયા, એ બધા ફૂલ ચડાવવા માંડ્યા. એમ કરતા કરતા માનતા શરૂ થઈ. અરે માનસો એવી માનતાઓ શરૂ થઈ, એટલી દાન ને દક્ષિણા કે બે પાંચ મહિનાની અંદર તો ઓલા ભગતે ત્યાં મંદિર કરી નાખ્યું, મોટો જબર એક આશ્રમ સ્થાપી દીધો. અને એનો મહંત થઈને પેલો ભગત બેસી ગયો, લાખોની ઇન્કમ થઈ ગઈ. અને ઘી કેળા માંડ્યો ઉડાડવા, સુખી સુખી થઈ ગયો. પણ કોના ઉપર? ગધેડા ઉપર. લોકોની માનતાઓ માને એટલે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા તો ફળી જાય. આમાં એવું જ હોય છે, 100 જણા માનતા કરે, 5-10 જણા નિષ્ફળ જાય, બાકી તો બધું સારું થવાનું હોય હોય ને હોય જ. તે લોકોની માનતાઓ ચાલતી હતી. આ ભગત જામી ગયો, એ તો હવે આશ્રમનો અધિપતિ થઈ ગયો. એકાદ વર્ષથી ગુરુ ફરતો ફરતો આવ્યો કે મારા ભગતને જય નારાયણ કરતો જાઓ. અરે ભગતની પાસે આવ્યો ત્યાં જોવે તો એટલે આનું ઝૂંપડું ના બધું ગયું ક્યાં બધું. ત્યાં ભગત બહાર આવ્યો, અરે પધારો ગુરુ મહારાજ, આપની કૃપાનો કોઈ પાર નથી, મારા વાલા આવી જાવ. અરે પણ ક્યાં તારું ઘર ક્યાં ગયું? અરે તમે પ્રસાદીનો જે ગધેડો આપ્યો એનું શું કામ થયું છે? આ હા હા હા, આવો ગધેડો ચમત્કારી મેં નથી જોયો. તો કે એમાં એવું કઈ નથી, તો આ તારી પાસે જે મેં ગધેડો આપ્યો ને એ જેવો ચમત્કારી આ આખું કુળ જ એવું છે. એ કે તને મેં જે ગધેડો આપ્યો ને એ જેવો ચમત્કારી છે ને એવી એની માહી ચમત્કારી હતી. તો કે એ કઈ રીતે? તો કે તું જેવી રીતે આ ગધેડાની કબર ઉપર આશ્રમ સ્થાપીને બેઠો છો એમ હું એની માની કબર ઉપર મઠાધીશ થઈને બેઠો છું. આવું જ લોકમાં ચાલે છે, બધા દોરા ધાગા જંતર મંતર બસ. આવા તો કેટલાય સર્વે કરવા જાઓ ને તો ભારતમાં આવા કેટલાય ગધેશા પીઠ જેવા આશ્રમ નીકળી આવે તમને. અને લોકો માનતાઓ કરતા હોય તો જ્યોતિષ દોરા ધાગા બીજે જ્યાં ત્યાં માથા આ બધું જ મૂકીને માણસ પોતાને ઈષ્ટના ચરણમાં દ્રઢ અનુરાગ કરી જાય તો જ ભગવાનનો ખરો ભક્ત છે. અને આપણા માટે તો શ્રીજીનું સ્વરૂપ મારા તમારા હૃદયમાં હૈયામાં અખંડ વસી ગયું છે. એના સિવાય હવે બીજે ક્યાં માથું મૂકવા જવું? પણ એટલું ખરું કે એમના જે અવતાર સ્વરૂપો છે એનો દ્રોહ ન થવો જોઈએ, એના છે માટે એ માથા સાટ છે, સ્વીકાર્ય છે. પણ શ્રીજી સ્વરૂપ તો મારા ને તમારા હૃદયમાં અખંડ છોગલાધારી વસી રહ્યો છે. એટલા માટે જ પદ બહુ સુંદર મનમાં રાખી લીધા જેવું. હા તો સહજાનંદ ચરણ હમ તો એક સહજાનંદ ચરણ કે આ सिद्धि आदि मुक्ति से सहजानंद पा